श्री नारद पुराण उत्तर भाग अध्याय 143। काशी यात्रानो समय। यात्रा दरमियान यात्रियों माटे आवश्यक कृत्य, अवांतर तीर्थ ने शिवलिंगों नु वर्णन। पुरोहित वसु कहे छे, मोहिनी, हवे हूँ यात्रा काल नु वर्णन करू छू, जेने देवता वगैरह नियत करेल छे। तो यात्रा यथार्थ फळनी प्राप्ति करावनारी छे। પૂર્વકાળમાં દેવતાઓએ કાશીમાં રહીને ચૈત્ર માસમાં તીર્થયાત્રા કરી હતી। તેઓ કામકુંડ પર સ્થિત થઈને સ્નાન અને પૂજન કરતા હતા। શુભાનને જ્યેષ્ઠ માસમાં રુદ્રાવાસ કુંડ પર સ્નાન પૂજા કરનારા સિદ્ધોએ ત્યાંની શુભ યાત્રા કરી છે। ગંધર્વોએ અષાઢ માસમાં અહીંથી યાત્રા કરી હતી। તેઓ પ્રિયાદેવી કુંડ પર રહીને સ્નાન પૂજા કરતા હતા। મોહિની, વિદ્યાધરોએ શ્રાવણ માસમાં યાત્રા કરી હતી। તેઓ લક્ષ્મીકુંડ પર રહીને સ્નાન પૂજન કરતા હતા। વરાનને યક્ષોએ આશ્વિન માસમાં આ યાત્રા સંપન્ન કરી। તેઓ માર્કંડેય કુંડ પર રહીને સ્નાન પૂજન કરતા હતા। નાગોએ માર્ગશીર્ષ માસમાં યાત્રા કરી હતી। તેઓ કોટી તીર્થમાં રહીને સ્નાન પૂજન વગેરે કરતા હતા। શુભલોચને ગુહ્યકોએ કપાલ મોચન તીર્થમાં રહીને સ્નાન ધ્યાન તથા પૂજન વગેરે કરતા રહીને પોષ માસમાં એની યાત્રા કરી હતી। શોભને ફાલ્ગુન માસમાં પિશાચોએ કાશીની યાત્રા કરી હતી। તેઓ કાળેશ્વર કુંડ પર રહીને સ્નાન પૂજન વગેરેમાં તત્પર રહેતા હતા। દેવી, શુભ ફાલ્ગુન માસમાં શુક્લ પક્ષની જે ચતુર્દશી છે તેમાં પિશાચોએ યાત્રા કરી હતી, તેથી તે તિથિને પિશાચ ચતુર્દશી કહે છે। શુભાનને હવે હું યાત્રાનું આવશ્યક કૃત્ય કહીશ, જે કરવાથી મનુષ્યને યાત્રાનું ફળ મળે છે। યાત્રાના સમયે જળથી ભરેલા સુંદર ઘડાઓને વસ્ત્રથી ઢાંકીને ફળ ફૂલ અને મીઠાઈ સાથે તેનું દાન કરવું જોઈએ। ચૈત્રના શુક્લ પક્ષમાં મહાન ફળપ્રદ જે તૃતીયા છે તેમાં સાધકે ભક્તિભાવથી ગૌરી દેવીને દર્શન કરવા જોઈએ। વરાનને સ્નાન કરીને ગોપ્રેક્ષ તીર્થમાં જવું જોઈએ અને સ્વર્ગદ્વારમાં જે કાલિકા દેવી છે તેમની યત્નપૂર્વક પૂજા કરવી જોઈએ। આ ઉપરાંત સંવર્તા અને લલિતા પણ શ્રેષ્ઠ અને કલ્યાણમયી દેવીઓ છે, તેમના પણ ભક્તિભાવથી દર્શન કરવા જોઈએ। તેઓ સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારા છે। ત્યાર પછી પવિત્ર વ્રતનું પાલન કરનારા શિવભક્ત બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને વસ્ત્ર તથા પ્રચુર દક્ષિણા દ્વારા તેમનું યથાયોગ્ય સન્માન કરવું જોઈએ। હવે હું તે વિનાયકોનો પરિચય આપું છું જે કાશી ક્ષેત્રના નિવાસમાં વિઘ્ન નાખનારા છે। દેવી, તેમની પૂજા કરીને મનુષ્ય કાશીવાસનું નિર્વિઘ્ન ફળ પ્રાપ્ત કરે છે। પ્રથમ ઢુંઢી વિનાયક, પછી કિલ વિનાયક, દેવી વિનાયક, ગોપ્રેક્ષ વિનાયક, હસ્તિહસ્તિ વિનાયક, દેવી વિનાયક તથા સિંદુર્ય વિનાયકના દર્શન કરવા જોઈએ। દેવી, ચતુર્થી આ બધા વિનાયકોના દર્શન કરવા અને તેમની પ્રસન્નતાને માટે બ્રાહ્મણને મીઠાઈ ખવડાવી, આમ કરવાથી મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। હવે હું કાશી ક્ષેત્રની રક્ષા કરનારી ચંડિકાઓનું વર્ણન કરું છું। દક્ષિણ દિશામાં દુર્ગા રક્ષણ કરે છે। નૈઋત્ય કોણમાં અંતરેશ્વરી, પશ્ચિમમાં અંગારેશ્વરી, વાયવ્ય કોણમાં ભદ્રકાળી, ઉત્તર દિશામાં ભીમચંડા, ઈશાન કોણમાં મહામતા, પૂર્વ દિશામાં ઉર્ધ્વકેશી સહિત સાંકરી દેવી, અગ્નિ કોણમાં અધઃકેશી તથા મધ્યમાં ચિત્રઘંટા દેવી રક્ષા કરે છે। જે મનુષ્ય આ ચંડિકા દેવીઓના દર્શન કરે છે તેના પર પ્રસન્ન થઈને તે બધી જ તત્પરતાપૂર્વક તેના માટે ક્ષેત્રની રચના કરે છે, તેના માટે ક્ષેત્રની રક્ષા કરે છે। દેવી, આ પાપીઓને માટે સદા વિઘ્ન ઉપસ્થિત કરે છે, તેથી રક્ષાને માટે વિનાયકો સહિત ઉક્ત દેવીઓની સદા પૂજા કરવી જોઈએ। ભીષ્મજી કાશીપુરીમાં આવીને ઉત્તમ પંચાયતન રૂપે દેવેશ્વર શિવની આરાધના કરતા રહીને થોડો સમય અહીં રહ્યા હતા। શિવભગે તે સ્થાન પર ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા હતા, જે ગોપ્રેક્ષકના નામથી વિખ્યાત થયા। સર્વ દેવતાઓ તેમની સ્તુતિ કરે છે। ગોપ્રેક્ષેશ્વરની પાસે આવીને તેમના દર્શન અને પૂજન કરવાથી મનુષ્યની દુર્ગતિ થતી નથી અને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। એકવાર વનની ગાયો દાવાનળથી દગ્ધ થઈને આમ તેમ ભટકતી રહીને આ કુંડની સમક્ષ આવી અને અહીંનું જળપાન કરીને શાંત થઈ, ત્યારથી આ કપિલા હ્રદ કહેવાય છે। અહીં પ્રગટ થઈને સાક્ષાત ભગવાન શિવ વૃષભધ્વજ નામે વિખ્યાત થયા। ભગવાન શિવજીએ માત્ર અહીં જ નિવાસ કર્યો છે એવું નથી, તેઓ ત્યાં બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે, જે એકાગ્ર ચિત્તે આ કપિલા હ્રદ તીર્થમાં સ્નાન કરીને વૃષભધ્વજ શિવના દર્શન કરે છે તેને સંપૂર્ણ યજ્ઞોનું ફળ મળે છે. જે સ્વર્ગલોકમાં જાય છે ભગવાન વૃષભધ્વજની પૂજા કરીને ત્યાં દેહત્યાગ કરનાર તે શિવરૂપ થઈ જાય છે અથવા અત્યંત દુર્લભ શિવગણ થાય છે. આ જ પ્રદેશમાં ગાયોએ બ્રહ્માજીના અનુરોધથી સંપૂર્ણ વિશ્વની શાંતિને માટે તથા સર્વને પવિત્ર કરવાના ઉદ્દેશથી પોતાના દૂધનું દાન કર્યું હતું, જેનાથી ભદ્રદોહ નામક સરોવર પ્રગટ થયું, જે પવિત્ર પાપહારી અને શુભ છે. તે સ્થાનમાં સ્નાન કરનાર મનુષ્ય સાક્ષાત વાગીશ્વર થાય છે. ત્યાં પરમેશથી બ્રહ્માજીએ સ્વયં લઈ આવીને એક શિવલિંગની સ્થાપના કરી હતી. પછી બ્રહ્માજીથી લઈને ભગવાન વિષ્ણુએ બીજું શિવલિંગ સ્થાપિત કર્યું, જે હિરણ્યગર્ભના નામથી ત્યાં વિદ્યમાન છે. ત્યાર પછી બ્રહ્માજીએ ફરી આ જ કારણથી સર્વલોકેશ્વર નામક શિવલિંગની સ્થાપના કરી, જે સ્વર્ગીય લીલાના દર્શન કરાવનાર છે. દેવતાઓના સ્વામી તે સર્વલોકેશ્વરના દર્શન કરીને મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. અહીં દેહ ત્યાગ કરનારના સંસારમાં કદી જન્મ થતો નથી, તેની અક્ષય ગતિ થાય છે, જે માત્ર યોગીઓને માટે જ સુલભ હોય છે. ભૂમંડળના આ જ પ્રદેશમાં દેવતાઓને માટે કંટકરૂપ દૈત્ય વાઘના રૂપમાં રહેતો હતો. તે બહુ બળવાન અને અભિમાની હતો. ભગવાન શંકરે તેને માર્યો અને તે સ્થાન પર વાઘેશ્વર નામે પ્રસિદ્ધ થઈને નિત્ય નિવાસ કર્યો. તે દેવેશ્વરના દર્શન કરીને મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી. હિમવાન દ્વારા સ્થાપિત એક શિવલિંગ છે, જે શૈલેશ્વર નામે વિખ્યાત છે. ભદ્રે શૈલેશ્વરના દર્શન કરીને મનુષ્યની સદગતિ થાય છે. ઉત્પલ અને વિદલ નામના બે દૈત્ય જ બ્રહ્માજીના વરદાનથી બળથી ઉન્મત્ત થઈ રહ્યા હતા. તે બંને સ્ત્રી વિષય લોલુપતાના કારણે પાર્વતીજીના હાથે મરાઈ ગયા. એક સારંગ ધનુષ્યથી મરાયો અને બીજો ભાલાથી. આ બે શસ્ત્રોના નામ પર બે શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ભદ્રે જે મનુષ્ય શ્રેષ્ઠ સ્થાનમાં વિદ્યમાન તે બંને લિંગોના દર્શન કરે છે તે જન્મ જન્મમાં સિદ્ધ થઈને કદી શોક કરતો નથી. દેવતાઓએ તેમની ચારે બાજુ અનેક શિવલિંગ સ્થાપિત કર્યા છે. તેમના દર્શન કરીને મનુષ્ય દેહ ત્યાગ કરી ભગવાન શિવનો ગણ થાય છે. વારાણસી નદી પરમ પવિત્ર અને બધા પાપોની નાશક છે. તે આ પવિત્ર ક્ષેત્રને ગૌરવ અપાવીને ગંગાને મળે છે. તેના સંગમ પર બ્રહ્માજી એક શિવલિંગની સ્થાપના કરી છે, જે સંગમેશ્વર નામે પ્રસિદ્ધ છે. તેમના દર્શન કરવા જોઈએ. જે માનવ આ દેવ નદીઓના સંગમમાં સ્નાન કરીને સંગમેશ્વરનું પૂજન કરે છે તેને જન્મ લેવાનો ડર રાખવાની ક્યાં જરૂર છે. ભદ્રે ભૃગુપુત્ર શુક્રાચાર્ય અહીં એક શિવલિંગની સ્થાપના કરી છે, જે શુકેશ્વરના નામે વિખ્યાત છે. સંપૂર્ણ સિદ્ધ અને દેવતા પણ તેની પૂજા કરે છે. એના દર્શન કરીને મનુષ્ય તત્કાળ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી આ સંસારમાં ફરી જન્મ લેતો નથી. મોહિની મહાદેવજી અહીં જંબુક નામક દૈત્યનો વધ કર્યો હતો. તત્સંબંધી શિવલિંગના દર્શન કરીને માનવ સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ દ્વારા સ્થાપિત કરેલા આ શિવલિંગોને તમે પુણ્યલિંગ સમજો. એ સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારા છે. મોહિની આ પ્રમાણે આવિમુક્ત ક્ષેત્રમાં મેં તમને આ બધા શિવલિંગોનું વર્ણન કરી સંભળાવ્યું. અધ્યાય 143 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.